પણ બિરાજતા પ્રભુની સેવા પણ કરી શકીએ છીએ. અને જે અત્યારે ચર્ચા ચાલી રહી છે એ સંદર્ભમાં આપણે મર્યાદા માર્ગના મંદિરમાં પણ જઈને સેવા કરી શકીએ છીએ એ શ્રી ગોપીનાથજીએ માન્ય રાખ્યું છે. આમાં એક વસ્તુ ધ્યાન રાખવી છે, જે પુરુષો આમાં જ એક મને સ્પષ્ટતા જોઈએ છે, ગોપીનાથજીએ જે માન્ય રાખ્યું છે એને જે તમે આ કહી રહ્યા છો કે મર્યાદા માર્ગીએ વૈષ્ણવ દેવાલયમાં જઈને એને પૂજન કરીએ એ સંદર્ભમાં, તો મને એમ નથી લાગતું ત્યાં, કેમ કે તત્પ્રસાદય કે ભોજનમ એ જે નિરૂપણ છે ત્યાં તો એ વસ્તુ કદાચ શક્ય ન રહી જાય. તત્પ્રસાદ કે ભોજનમાં જે છે ત્યાં જઈને આપણે પ્રસાદ બી લઈ શકીએ છે. નહીં, ત્યાં બી છે ને પૂર્વ ભંડારિકમ સ્વરમ પરિદૃજ્ય ગ્રહ સેવાનો જ પ્રકાર છે, એટલે એ ગ્રહ સેવાનો પ્રકાર બતાવી રહ્યા છે. એટલે હવે સ્પેસિફિક ક્વેશ્ચન એટલો જ છે કે હિતેન્દ્રભાઈએ જે પ્રશ્ન ઊભો કર્યો કે આપણે આને કઈ રીતે વ્યવહારમાં લાવી શકીએ, તો શ્રી ગોપીનાથજીનું વચન તો આપણી પાસે છે કે એવમ સપ્તવિધા ભક્તિ પ્રપન્નાધિકૃતા ભવે, શ્રવણથી આરંભ કરી અને દાસ્ય પર્યંતની જે સપ્તવિધ ભક્તિ છે એ શરણ માર્ગી કરી શકે છે. હવે જે પ્રકાર શ્રી ગોપીનાથજી બતાવી રહ્યા છે એ પ્રકાર સિદ્ધાંત રહસ્યમાં જે બ્રહ્મસંબંધ પછી સેવાની પ્રણાલી છે ઓલમોસ્ટ એના પેરેલલ જઈ રહ્યો છે, એનાથી કોઈ વિશેષ અંતર ત્યાં નથી. કેવલ શ્રી ગોપીનાથજી આપણને સખ્ય અને આત્મનિવેદન એ ભક્તિના જે ભાવ છે એ એવી જાતની ભાવની પ્રૌઢી જે શરણ માર્ગીને પ્રાપ્ત નથી એને એ ભાવની પ્રૌઢી પ્રાપ્ત ન થઈ હોય તો ભગવત સેવા બ્રહ્મસંબંધ વિના પણ એ કરી શકે છે એવા કોઈક આશયથી દાસ્ય પર્યંત ભક્તિનો અધિકાર શરણ મંત્રમાં માત્ર પ્રાપ્ત થવાથી પણ થઈ શકે છે. એટલે શરણ માર્ગી પણ સેવા કે પૂજા પ્રકારથી સર્વથા વિમુખ ન રહી જાય બ્રહ્મસંબંધની પાત્રતા ન હોવાને કારણે એવા કોઈ આશયથી શ્રી ગોપીનાથજીએ આ વાત પ્રસ્તુત કરી હોય એવું મને લાગે છે. હવે જ્યારે શ્રી મહાપ્રભુજી અહીંયા જેમને તીર્થાટન અને યત્ર પૂજા પ્રવાહસ્યા તત તિષ્ઠે તકે યાવત જીવ કહી રહ્યા છે, તો એ પ્રકાર તો એવી જાતનો છે કે જેના માટે ન તો ગ્રહસેવા શક્ય છે, જેના માટે ન ભગવદીયના સંઘની કોઈ અવસર છે, કે ન એને હવે કોઈ શરણના સાધનો પણ પોતે પોતાના સ્તરે કરી શકે એવું છે. તો એના માટે અંતિમ ઉપાયના રૂપમાં યત્ર પૂજા પ્રવાહસ્યાત કહી રહ્યા છે. તો એ સ્તરે આપણે શરણને કયા સ્તરે અત્યારે વિચારી રહ્યા છીએ એ ગણતરીથી આપણે લઈશું કે જે પોતાના ઘરમાં રહી રહ્યો છે એટલે વ્યાવૃત ગ્રહસ્થ ભક્તિ માર્ગનો અધિકારી નથી એવો જે વ્યક્તિ પુષ્ટિ માર્ગમાં શરણ માર્ગના સ્તર ઉપર રહીને એને જીવવા ઈચ્છે છે, ગામમાં ઘરમાં પરિવારમાં વ્યવસાયમાં જોડાયેલો સંસારમાં, એ વ્યક્તિ કેવી રીતે આ વસ્તુને પોતાના જીવનમાં ઉતારી શકે, આ આટલો સ્પેસિફિક એરિયા આપણી પાસે હવે રહે છે. એક મિનિટજી, બીજો આમાં એક સંદર્ભ એ પણ છે, કારણ કે શરણાગતિની જે વચમાં બી ચર્ચા થઈ એ શરણાગતિનો કોર્સ ઓફ એક્શન જે સાધના છે એ જેટલી આપણે સમજીએ છીએ એટલી સરળ નથી. કારણ કે છેલ્લા 3 દિવસથી આપશ્રી જે રીતે સમજાવી રહ્યા છો કે જ્યારે કોઈપણ માર્ગ અથવા કોઈપણ કર્તવ્યને આપણે સ્વધર્મ તરીકે સ્વીકારીએ છીએ અને એ પછી જ્યારે એને ધર્મના 10 લક્ષણ સહિત એ ધર્મને આપણે સુલક્ષણ બનાવીએ છીએ, એ પછી આપણી મનોવૃત્તિઓ રૂપી એ ધર્મપત્ની જ્યારે એ ધર્મને વરે છે ત્યારે ધર્મ મૂર્તિમાન થાય છે, અને ત્યારે પછી જે શરણાગતિને તમને સંસ્કાર રૂપે જે પ્રાપ્ત થઈ ગુરુ પાસેથી અથવા તો આચાર્ય પાસેથી એ શરણાગતિને તમે ધર્મરૂપતાનું સ્વરૂપ આપો અને પછી એ ધર્મરૂપતાના સ્વરૂપ પછી તમારો ધર્મ સાકૃત થશે. આટલી જો લાંબી પ્રક્રિયા હોય તો ખરેખર માણસ બેફલ થઈ જાય કે ભાઈ આ તો પ્રભુ, એક તો આગળ બી મારે આ પ્રશ્ન ઉઠાવવો હતો કે ભાઈ સર્વધર્માન પરિત્યજ્ય કીધું, ધર્મની તો બહુ લાંબી પ્રક્રિયા આપે બતાવી, એટલું જ નહીં પાછી ધર્મની પત્નીઓ એને વરે તો આખી કોર્સ ઓફ એક્શન ઇઝ વેરી લેન્ધી, પાછો આપે એનું નિરાકરણ કર્યું વેદાંત દેશિકથી, કે ભાઈ જે શાસ્ત્ર આજ્ઞા અનુસાર તો ધર્મો તમારે કરવાના છે. તો આ રીતે જ્યારે શરણાગતિને ફોલો કરવાની હોય તો એ ખાલી માનસિક ભાવનાથી કે ભાઈ ખાલી કાયિક કૃતિથી તમારી શરણાગતિને સિદ્ધ અવસ્થા પ્રાપ્ત નહીં થાય, સર્વાત્માના પ્રાપ્ત નહીં થાય. અને પાછું એ બી ભય રહે કે જો પછી એવો માર્ગ ન હોય સર્વાત્માના, મને જો કોઈ ફલરૂપા શરણાગતિનો ભાવ થાય અથવા તો સર્વાત્મા ભાવથી હું શરણાગત ન થઈ શકતું હોય તો પછી એ માર્ગ મારે એ માર્ગ માટે પ્રવૃત્ત કઈ રીતે થવું? તો આ બધા બી એના સંદર્ભોમાં મેં આ ખાસ પ્રશ્ન પૂછ્યો છે કે જો પ્રપત્તિ માર્ગે જે આપણો વિષય વાક્ય છે તો આજના સંદર્ભમાં સાંપ્રતમાં જે મુખ્ય હેતુ છે આ જાતની ચિંતન શિબિરનો કે ભાઈ ખરેખર આ ડિફિકલ્ટી છે જ્યારે જગન્નાથજી નજીકમાં નથી, એ જમાનો આખો અલગ હતો. આપે ગઈકાલે બતાવ્યું કે ભાઈ દેશકાલમાં પરિવર્તન આવવાનું છે, જીવનમાં પરિવર્તન આવવાનું છે. તો જ્યારે આપણે આવા ધર્મ સંકટો વચ્ચે જીવી રહ્યા છે અને જ્યારે તમે કોઈ ધર્મને ધર્મ તરીકે સ્વીકારો છો ત્યારે એના બાય ડિફોલ્ટ અધર્મના પાંચે પાંચ પાસાઓ આવતા છે, ત્યારે આ ધર્મને મારે કઈ રીતે નભાવો, એને પ્રોગ્રેસિવ દિશામાં કઈ રીતે લઈ જવો જેથી કરીને ફલાત્માના અથવા તો જે બી કંઈ મારા અધિકાર અને ભગવત કૃપાને અનુસાર સિદ્ધ થઈ શકે, તો એ આખા સંદર્ભમાં મને લાગે છે કે આ તો બધી બુલેટ મારા તરફ છોડવામાં આવી છે. બુલેટના સંદર્ભમાં નથી જે પણ ના ના સમજી ગયો હું, એમ હું સમજું છું બધું. ના પણ મને ખુશી થઈ. સીધી ભાષામાં આપણે જો પૂછીએ આ પ્રશ્નને તો જે આપણી બે દીક્ષાઓ છે, ભાઈ સાહેબ એ તો ખુલાસા કરો, હિતેન ભાઈ તરફથી ગોલી છોડી રહ્યો છે કે મારા પક્ષમાં જિજ્ઞાસા હાલ બની રહ્યો છે, બધા વ્યક્તિ જિજ્ઞાસા વ્યક્ત કરી રહ્યો છે કે શરણમાર્ગની જે આપણી ચર્ચા છે એમાં આપણી જે બે દીક્ષાઓ છે એમાંથી માત્ર એક શરણની દીક્ષા લઈને જે વ્યક્તિ પ્રવૃત્ત થવા માંગતો હોય, નામની દીક્ષા લઈને, અષ્ટાક્ષરની દીક્ષા લઈને એણે કઈ રીતે જીવવું એ આપણો મુખ્ય મુદ્દો, એના માટે જે કંઈ આપણી ચર્ચા છે મને એ જિજ્ઞાસા થઈ છે. જેના માટે શરદભાઈએ આ પ્રશ્ન છેડ્યો તો એનો મને મૂળ હેતુ આ લાગી રહ્યો છે કે એણે આ જે અપસિદ્ધાંતોનું જે કંઈ ચક્ર છે એ ચક્રવ્યૂહમાં ન ફસાઈને કઈ રીતે એકલી શરણાગતિની દીક્ષા, જે કોઈ સમર્પિત જીવન જીવી નથી શકતો, બ્રહ્મ સંબંધ લઈને સમર્પણ કરીને સમર્પિત જીવન જીવી નથી શકતો, તેવો પુષ્ટિમાર્ગીય જો શરણ દીક્ષા પ્રાપ્ત કરેલો વૈષ્ણવ હોય તો એણે કઈ રીતે આ જીવવું એ મને આ બધા માટે એ મુખ્ય મને લાગે છે કે એ વિચાર કરવો જોઈએ. હા જે આ સાજે શરણ દીક્ષામાં સપ્તદા ભક્તિ છે એ પણ શરણ દીક્ષાના અંતર્ગત આપણે લઈ શકીએ અત્યારના સંજોગોમાં, જે અથડાય તો પુષ્ટિમાર્ગ, તો જ્યાં આત્મનિવેદન નભી શકતું નથી સર્વસમર્પણપૂર્વક, તો ત્યાં સપ્તદા ભક્તિનો કોઈ રોલ આપણા માર્ગમાં આવશ્યક છે એવું લાગે છે. ત્યાં અપ્રશ્નની એવી વ્રજભાવ વ્રજભક્તોની ભાવનાની આત્મનિવેદનનો પ્રકાર સખ્ય આ બધું નથી જળવાતું અત્યારે નવદા સપ્તદા ભક્તિથી. અત્યારે આપણે કોઈ પહેલાં જરા હિતેનભાઈએ જે ફાયરિંગ કરી ને તેને ફેસ કરી લઉં પછી તમારી વાતને સમજવાનો પ્રયાસ. સૌથી પહેલી વાત તો જે કંઈ ગોળીઓ છોડી છે હિતેનભાઈએ મારા દિશામાં એ બાબતમાં એક હળવી રજૂઆત કરવા માગીએ છીએ કે દરેક વાતને કહેવાનો કોઈ કોઈક અંદાજ હોય છે અને તમે કદાચ સાંભળ્યો હશે બહુ પ્રસિદ્ધ જોક કે તુમ આજ નહાતા ઓર ફિર કલ નહાતા હે, હમ તો જુમ્મે કે જુમ્મે નહાતા હે. તો આપણને લાગે કે આજ પછી કલ કોણ જાણે કેટલા દિવસે આવતું હશે અને જુમ્મે કે જુમ્મે ફટાફટ આવતો હશે. એ બોલવાના આવા લહેજાને કારણે જે સમીપ વસ્તુ હોય છે એ દૂર ચાલી જતી હોય છે ને દૂર વસ્તુ હોય છે એ પાસ પણ આવી જતી હોય છે. અરે 10 વર્ષમાં તમને આનો રિઝલ્ટ મળી જશે, આનું તમને આજે રિઝલ્ટ નહીં મળે છે કાલે જાણવું મળશે. આપણે લાગે ઓ કેટલો લાંબો ગાળો થઈ ગયો. તો વાતના લહેજામાં ઘણા બધા અર્થો બદલાઈ જતા હોય છે. એમ મેં જે કંઈ ધર્મના શરણાગતિ ધર્મ છે તો એના ધર્મ તરીકે સ્વીકારવા જતાં જ એના અધર્મના પાંચ પાસાઓ વિધર્મ પરધર્મ આભાસ ઉપમાછલ આપણને કોઈકને કોઈક માન્ય કરવા પડશે, પછી એનું સ્વરૂપ લક્ષણ કંઈક છે, પછી એની પત્નીઓ છે, એના ચરણો છે ચાર, એ એવી રીતે કહ્યું કે જાણે આજ નાતા હૈ ઓર કલ નાતા હૈ. નીતિનભાઈ કંઈક ભક્તિમાં એવું સમજે છે કે જુમ્મે કે જુમ્મે નાતા હૈ, એમ તો ભક્તિમાં પણ એ બધી જ વાતો છે. ભક્તિને સ્વધર્મ તમે સ્વીકારશો ને તો ભક્તિને સ્વધર્મ તરીકે સ્વીકારતા જ અધર્મ રૂપે એના પાંચ પાસા આવશે. ધર્મનો લક્ષણ જ્યારે હશે તો એ દસે લક્ષણ ભક્તિમાં એ ઘટિત થવા પડશે. ધર્મપત્નીઓ પણ ભક્તિને ધર્મ તરીકે સ્વીકારતા થશે અને એ ચાર ચરણો ભક્તિમાં પણ થશે. તેથી સંપૂર્ણ સભાનતાથી મેં સેવા, શરણાગતિ, સમર્પણ, સેવા, ભક્તિ ચારે અંગોમાં, એક મિનિટ યાર બોલવા તો દે મને, ચારે અંગોમાં એ વાત ઘટાવીને કહી હતી. એટલે જે કાંઈ અઘરું છે ને શરણાગતિમાં એ શરણાગતિનું અઘરું નથી. કોઈ પણ વસ્તુને તમે, આ તો શરણાગતિ સમર્પણ સેવાની વાત જવા દો, થાવ કેવલ તમે વૃક્ષારોપણને સ્વધર્મ તરીકે સ્વીકારો. વૃક્ષારોપણ અમારું સ્વધર્મ છે કે કૂવો રિચાર્જ કરાવવો અમારો સ્વધર્મ છે એ સ્વીકારો, તો એ સ્વધર્મ સ્વીકારતાની સાથે જ એના પાસા તરીકે, અધર્મના પાસા તરીકે પાંચ વસ્તુ આવી જશે કે કાંઈક વિધર્મ હશે. જો તમે એમ કહો કે કૂવો રિચાર્જ કરવો અમારો સ્વધર્મ છે તો અધર્મના પાંચ પાસા એના તરત ઊભા થઈ જશે. કૂવા રિચાર્જમાં આ દશે લક્ષણો જો પ્રકટ ન થતા હોય તો કૂવો રિચાર્જ, તમે રિચાર્જ કરાવી રહ્યા છો એ તમારો કોઈક ધંધો હશે કે કંઈક એજન્સી હશે, પણ ધર્મ નહીં રહી જાય. અને ધર્મ રહી જાય તો એની ધર્મની તેર પત્નીઓ એને ધર્મને વર્તી હોવી જોઈએ, અને ધર્મને વર્તી હોય તો ધર્મના એ ચાર પાદ પાછા હોવા જોઈએ. કૂવા રિચાર્જ જેવા ધર્મના પણ, કે વૃક્ષારોપણના ધર્મમાં પણ, કે ગૌસેવાના ધર્મમાં પણ, કે અનાથાલય ચલાવવાના પણ, અનાથાલયને પણ ચલાવવું જો આપણે ધર્મ તરીકે સ્વીકારીએ તો બધે ઠેકાણે આ વસ્તુ છે. એટલું જ નહીં, હું તો ત્યાં સુધી કહું છું કે જો તમે ધંધાને સ્વધર્મ તરીકે સ્વીકારતા હો, જેમ ભગવાન ગીતામાં આજ્ઞા કરે છે કે કૃષિર ગોરક્ષે વાણિજ્યમ વેશ્યકર્મ સ્વભાવજમ પરિચર્યાત્મકં કર્મ શૂદ્રસ્યાપી સ્વભાવજમ, તો ત્યાં પણ આ બધા લક્ષણો ઘટિત થવા જ જોઈએ. એટલે આ શરણાગતિની કઠિનતા છે એવું માનવાનું આપણી પાસે કોઈક કારણ નથી. આ તો કઠિનતા છે તો ધર્મની કઠિનતા છે, શરણાગતિની કઠિનતા નથી. તમે શરણાગતિને ધર્મ તરીકે સ્વીકારો તો આ કઠિનતા ઊભી થાય છે, ન ધર્મ તરીકે સ્વીકારો તો આ કઠિનતા શરણાગતિમાં છે જ નહીં. મુદ્દો એક. મુદ્દો બે, કે આ બધો કરવા જતાં શરણાગતિ અઘરી થઈ જાય છે કે સરળ રહે છે? તો અઘરી તો કોઈ પણ વસ્તુને એવું છે ને કે આપણે ધંધો પણ કરવા જઈએ ને તો કંઈક કેપિટલ જોઈએ, કંઈક લેબર જોઈએ, કંઈક મેનેજમેન્ટ જોઈએ, કંઈક આવડત જોઈએ. સમાજમાં ઘટતા વધતા ભાવો ઉપર આપણી ગીધ જેવી નજર જોઈએ, એ ઘણી બધી આવશ્યકતાઓ ઊભી થતી જ હોય છે. હવે જે ધંધો કરતો હોય એને પોતાની મેલે એ બધી જ સ્વાભાવિકતાઓ સહજ રીતે ઉપલબ્ધ થઈ જતી હોય છે, અને જે ધંધો નથી કરતો હતો એને આ બધું આપણે વિસ્તારથી કહીએ ને તો એને લાગશે કે ઓહો કેટલી મોટી વાત થઈ ગઈ ને, તો બહુ લમણા ઝીકણી વાત થઈ ગઈ. ખ્યાલમાં આવ્યું ને? એક સામાન્ય વાત કહું કે આપણા હૃદયનો, હૃદયના માટે ડૉક્ટરોનો એવો ખુલાસો છે કે જેટલા સામર્થ્યથી આપણું હૃદય રક્તને પંપ કરી રહ્યો છે એ શરીરમાં જ ફરી રહ્યો છે, એટલે શરીરમાં ફરતો રહે છે. બાકી ખુલ્લી એક નહેર એની બનાવો ને તો ચાર પાંચ દિવસમાં આપણું રક્ત ન્યુયોર્ક સુધી પહોંચી જાય રાજકોટથી, એટલો પંપિંગ ફાસ્ટ અને સોલિડ પંપિંગ છે રક્તની. હવે એવો પંપ આજ સુધી કોઈ પણ મેકેનિક પંપ તૈયાર થયો નથી જેવો આપણો હૃદયનો પંપ છે. કોઈક આપણે કહે કે ભાઈ એવો હૃદય તૈયાર કરો તો ગભરાટ થઈ જશે ને. પણ આપણે જોઈએ છીએ કે એવા હૃદયની પણ કાટછાંટ કરીને, રિપેરિંગ કરીને એને પાછો સાજો કરી શકાય છે, નથી કરી શકાતો નથી. એટલે જેને અઘરું છે એને તો દરેક વાતમાં અઘરું લાગે છે. મારી સાથે એક ભણતો હતો રામ સ્વરૂપ, તો એના અને એના બાપનો રોજ ઝઘડો થતો. એ બાપ એને કહેતો કે જા ઉપર ભણવા, ભણવા કેમ નથી જતો? પછી એમ કહેતો કે હું તો ન ભણ્યો પણ તું કેમ નથી ભણતો? એ બેચારા લપડ મારે છોકરાને, બેચારા છોકરો શું કરે, લપડ ખાઈ લેતો. એક દિવસે એનો બાપ હતો નહીં ઘરમાં, તો એની માને કહેતો હતો, એમને કાંઈ ખબર પડતી નથી, ઉપર જા ભણવાનું કહે છે. ઉપર સંસ્કૃતનો અમારી પાઠશાળા હતી, ચાર ચાર અક્ષર મળેલા છે, પઢે કોણ એને? કોઈ પઢે ચાર અક્ષર મળેલા ને? એ જ પોતે ન પડ્યા પિતાજી, તો મારે શા માટે ભણવાનો હોય ચાર ચાર અક્ષર? સંસ્કૃતમાં તો ચાર ચાર અક્ષર હોય જ મળેલા. તો એ મેં હું ત્યાં જ ઊભો હતો, પોતાની મમ્મીને કહેતો હતો ઉપર જા કહેવે, કાંઈ ખબર હે ચાર ચાર અક્ષર મિલ્યોડા હે ઉપર, ખુદ તો ભણ્યા નહીં તો મેં ક્યું ભણા?